શ્રી બ્રહ્મપુરાણ અધ્યાય 82 ભગવાન શ્રી કૃષ્ણના 16,000 સ્ત્રીઓ સાથે લગ્ન અને એમની સંતતિ તથા ઉષાના અનિરુદ્ધ સાથે લગ્ન. વ્યાસજી કહે છે, નરકાસુરના સેવકોએ જે હાથી ઘોડા રત્ન તથા સ્ત્રીઓને દ્વારકામાં પહોંચાડ્યા હતા તે બધું શ્રીકૃષ્ણે લઈ લીધું. શુભ મુહૂર્તમાં જનાર્દને નરકાસુરના મહેલમાંથી લાવેલી સમસ્ત કન્યાઓ સાથે લગ્ન કર્યા. એક જ સમયે શ્રી ગોવિંદે અનેક રૂપ ધારણ કરીને તે બધાનું સર્વ સ્વધર્મ અનુસાર વિધિપૂર્વક પાણી ગ્રહણ કર્યું. 16,100 સ્ત્રીઓ હતી, તેથી ભગવાન મધુસૂદને પણ એટલા જ રૂપ ધારણ કર્યા હતા. દરેક કન્યા એવું સમજતી હતી કે શ્રીકૃષ્ણે માત્ર મારું જ પાણી ગ્રહણ કર્યું છે. જગતની સૃષ્ટિ કરનાર વિશ્વરૂપધારી શ્રી હરિ રાત્રિના સમયે બધી સ્ત્રીઓના પ્રાસાદોમાં નિવાસ કરતા હતા. શ્રી હરિના રૂકમણીના ગર્ભથી ઉત્પન્ન થયેલા પ્રદ્યુમ્ન વગેરે પુત્રોની ચર્ચા પહેલા જ કરી દેવામાં આવી છે. સત્યભામાએ ભાનુ વગેરે પુત્રોને જન્મ આપ્યો. જામવતીથી સાંબ વગેરેનો જન્મ થયો. નાગ્નજીતી એટલે કે સત્યાથી ભદ્રવિંદ વગેરે અને શેબ્યા એટલે મિત્રવિંદાથી સંગ્રામજીત વગેરે પુત્ર થયા. લક્ષ્મણાએ ગાત્રવાન વગેરે પુત્રને જન્મ વગેરે પુત્ર પ્રાપ્ત કર્યા. કાલિંદીથી શ્રુત વગેરેની ઉત્પત્તિ થઈ. આ પ્રમાણે ભગવાનની અન્ય પત્નીઓના ગર્ભથી જે પુત્ર ઉત્પન્ન થયા હતા તે બધાની સંખ્યા 88,800 જેટલી હતી. રુકમણી નંદન પ્રદ્યુમ્નથી અનિરુદ્ધ અને અનિરુદ્ધથી વ્રજનો જન્મ થયો. રુકમણી નંદન પ્રદ્યુમ્નથી અનિરુદ્ધ અને અનિરુદ્ધથી વ્રજનો જન્મ થયો. વજ્રનો જન્મ થયો. અનિરુદ્ધ સંગ્રામમાં કદી પાછા પડતા ન હતા, એ બહુ બળવાન હતા. એમણે બલિની પૌત્રી અને બાણાસુરની પુત્રી ઉષા સાથે લગ્ન કર્યા હતા. એ લગ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ અને શંકર વચ્ચે બહુ ભયંકર યુદ્ધ થયું હતું. તે સમયે શ્રીકૃષ્ણે બાણાસુરના 1,000 હાથ કાપી નાખ્યા હતા. મુનિઓએ કહ્યું, બ્રહ્મન, ઉષાના લગ્ન માટે મહાદેવજી અને શ્રીકૃષ્ણ વચ્ચે યુદ્ધ કેમ થયું તથા શ્રી હરિએ બાણાસુરની ભુજાઓ શા માટે કાપી નાખી? મહાભાગ, આપ આ સંપૂર્ણ વૃતાંત અમને કહો. આ સુંદર કથા સાંભળવા માટે અમે બહુ ઉત્સુક છીએ. વ્યાસજીએ કહ્યું, બ્રાહ્મણો બાણાસુરની પુત્રી ઉષાને સ્વપ્નમાં કોઈ પુરુષે આલિંગન કર્યું. ઉષાનો તે પુરુષ પ્રત્યે અનુરાગ થઈ ગયો. દરમિયાન એની નિદ્રા તૂટી ગઈ. જાગ્યા પછી તે પુરુષને ન જોવાના કારણે ઉષા ઉત્કંઠિત થઈને બોલી ઉઠી, પ્રિય, તમે ક્યાં ચાલ્યા ગયા? તે સમયે એને લજ્જાનો ખ્યાલ ન રહ્યો. બાણાસુરના મંત્રી કુભાંડની એક કન્યા હતી જેનું નામ ચિત્રલેખા હતું. તે તેની સખી હતી. તેણે પૂછ્યું, રાજકુમારી, તમે કોને પોકારી રહ્યા છો? આ સાંભળીને તે લજ્જિત થઈ ગઈ. મુખેથી એક શબ્દ પણ બોલી ન શકી. ત્યારે ચિત્રલેખાએ તેને બહુ વિશ્વાસ અપાવ્યો અને બધું રહસ્ય તેના મુખેથી કઢાવી લીધું. ચિત્રલેખાને જ્યારે વાસ્તવિકતાની ખબર પડી ગઈ ત્યારે ઉષાએ તેને કહ્યું, પાર્વતી દેવીએ મને આજ પ્રમાણે પતિની પ્રાપ્તિ થવાનું વરદાન આપ્યું છે, તેથી તમે તે પુરુષની પ્રાપ્તિ થઈ શકે એ માટે જે થઈ શકે તે ઉપાય કરો. ત્યારે ચિત્રલેખાએ કપડા પર મુખ્ય મુખ્ય દેવતાઓ, દૈત્યો, ગંધર્વો અને મનુષ્યોના ચિત્ર દોરીને ઉષાને બતાવ્યા. ઉષાએ ગંધર્વો, નાગો, દેવતાઓ અને દૈત્યોને છોડીને મનુષ્યો તરફ દ્રષ્ટિ કરી. એમાં પણ અંધક અને વૃષ્ણિવંશી લોકો પર વિશેષ ધ્યાન આપ્યું. શ્રીકૃષ્ણ અને બલરામના ચિત્રોને જોઈને એ સુંદરી થોડી શરમાઈ ગઈ. પ્રદ્યુમ્નને જોઈને અને લજ્જાથી આંખો ફેરવી લીધી. પરંતુ અનિરુદ્ધ પર દ્રષ્ટિ પડતા જ કોણ જાણે એની લજ્જા ક્યાં ચાલી ગઈ. તે એકદમ બોલી ઉઠી, આજ છે, આજ મારા પ્રિયતમ છે. ઉષાએ આમ કહેવાથી યોગગામીની ચિત્રલેખા એને સાંત્વના આપીને દ્વારકાપુરીમાં ગઈ. એકવાર બાણાસુરે ભગવાન શંકરને પ્રણામ કરીને કહ્યું હતું, દેવ, યુદ્ધ વિના 1,000 ભુજાઓથી મને ભારે વ્યથા થઈ રહી છે. શું કદી એવા યુદ્ધનો અવસર આવશે જ્યારે મારી આ ભુજાઓ સફળ થશે? જો યુદ્ધ ન થાય તો આ ભુજાઓનો શો લાભ? પછી તો આ ભુજાઓ મારા માટે ભાર રૂપ જ સિદ્ધ થશે. આ સાંભળીને મહાદેવજીએ કહ્યું, જે સમયે તારી મયુરના ચિહ્ન વાળી ધજા પડી જશે તે સમયે તને તેવું યુદ્ધ પ્રાપ્ત થશે. આ સાંભળીને બાણાસુરને બહુ પ્રસન્નતા થઈ, ભગવાન શિવને પ્રણામ કરીને ઘરે ચાલ્યો ગયો. થોડા સમય પછી એની મયુર ધ્વજા તૂટીને પડી ગઈ. એ જોઈને તેના હર્ષની સીમા ન રહી. એ દરમિયાન ચિત્રલેખા પોતાના યોગ બળથી અનિરુદ્ધને બાણાસુરના ભવનમાં લઈ આવી. અનિરુદ્ધ કન્યાના અંતપુરમાં ઉષાની સાથે વિહાર કરવા લાગ્યા. આ વાતની અંતપુરના રક્ષકોને ખબર પડી ગઈ. એમને દૈત્યરાજને બધી વાત કહી સંભળાવી. બાણાસુરે પોતાના સેવકોને અનિરુદ્ધ સાથે યુદ્ધ કરવાની આજ્ઞા આપી. પરંતુ શત્રુવીરોનું દમન કરનારા અનિરુદ્ધે લોઢાનું પરિઘ લઈને તે બધાને મારી નાખ્યા. સેવકોના મરાઈ જવાથી બાણાસુર સ્વયં રથ પર આરૂઢ થઈને અનિરુદ્ધનો વધ કરવા તૈયાર થયો. પોતાની શક્તિ હતી ત્યાં સુધી યુદ્ધ કરવા છતાં પણ જ્યારે વીર અનિરુદ્ધે તેને પરાસ્ત કરી દીધો ત્યારે તે મંત્રીની પ્રેરણાથી માયા દ્વારા યુદ્ધ કરવા લાગ્યો. આ પ્રમાણે એણે યદુનંદન અનિરુદ્ધને નાગપાસથી બાંધી લીધા. બીજી બાજુ દ્વારકામાં અનિરુદ્ધની શોધ ચાલી રહી હતી. બધા યાદવો પરસ્પર કહી રહ્યા હતા કે અનિરુદ્ધ ઓચિંતા ક્યાં ચાલ્યા ગયા. તે જ સમયે દેવર્ષિ નારદજી દ્વારકા પહોંચ્યા અને તેમણે કહ્યું કે અનિરુદ્ધને બાણાસુરે શોણિતપુરમાં બાંધી રાખ્યો છે. તેમને યોગ વિદ્યામાં નિપુણ યુવતી ચિત્રલેખા પોતાની સાથે લઈ ગઈ હતી. યાદવને આ વાત પર વિશ્વાસ થઈ ગયો. પછી તો ભગવાન શ્રીકૃષ્ણે ગરુડનું આહ્વાન કર્યું, સ્મરણ કરતા જ તે આવી પહોંચ્યા. ભગવાન શ્રીકૃષ્ણ બલરામ અને પ્રદ્યુમ્નની સાથે ગરુડ પર આરૂઢ થઈને બાણાસુરના નગરમાં ગયા. પુરીમાં પ્રવેશ કરતી વેળાએ મહાબળી પર્વતોની સાથે એમનું યુદ્ધ થયું. શ્રી હરિતે બધાનો સંહાર કરીને બાણાસુરના ભવનની નિકટ ગયા. ત્યાર પછી ત્રણ પગ અને ત્રણ મસ્તક વાળા માહેશ્વર જ્વરે બાણાસુરની રક્ષા માટે સારંગ ધનુષ્ય શ્રીકૃષ્ણની સાથે યુદ્ધ કર્યું. તેણે ફેંકેલી ભસ્મના સ્પર્શથી શ્રીકૃષ્ણનું શરીર સંતપ્ત થઈ ગયું અને તેના સ્પર્શ પછી બલદેવજીએ પણ શિથિલ થઈને પોતાની આંખો બંધ કરી લીધી. આ પ્રમાણે શ્રીકૃષ્ણની સાથે યુદ્ધ કરી રહેલા માહેશ્વર જ્વર પર તરત જ વૈષ્ણવ જ્વરે આક્રમણ કર્યું અને તેને ભગવાનના શરીરમાંથી બહાર કાઢી મૂક્યો. તે સમયે ભગવાન નારાયણની ભુજાઓના આઘાતથી માહેશ્વર જ્વરને ભારે પીડા થઈ, તે વ્યાકુળ થઈ ગયો. આ જોઈને પિતામહ બ્રહ્માજી આવીને કહ્યું, ભગવાન આને ક્ષમા કરો. ભગવાન બોલ્યા, સારું, મેં ક્ષમા કરી દીધો. આમ કહીને તેમણે વૈષ્ણવ જ્વરને પોતાનામાં જ લીન કરી દીધો. ત્યારે માહેશ્વર જ્વરે કહ્યું, ભગવાન જે મનુષ્ય આપની સાથે મારા યુદ્ધનું સ્મરણ કરશે તેવો જ્વરહીન થઈ જશે. આમ કહીને ચાલ્યો ગયો. ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણે પાંચ અગ્નિઓને જીતીને એમને નષ્ટ કરી નાખ્યા અને દાનવોની સેનાનો રમત માત્રમાં સંહાર કરી નાખ્યો. એ જોઈને બલિકુમાર બાણાસુર આખી દૈત્યોની સેના સહિત ભગવાન સાથે યુદ્ધ કરવા લાગ્યો. ભગવાન શિવ અને કાર્તિકેયજીએ પણ એમને સાથ આપ્યો. શ્રી હરિ અને શંકર વચ્ચે બહુ ભારે યુદ્ધ થયું. તેમણે પ્રયોજેલા વિવિધ પ્રકારના અસ્ત્ર શસ્ત્રના મારથી પીડિત થઈને સમસ્ત લોક શુભ્ધ થઈ ગયા. તે મહાયુદ્ધને જોઈને દેવતાઓએ માની લીધું કે સૃષ્ટિનો પ્રલયકાળ આવી પહોંચ્યો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ જુમણાસ્ત્ર દ્વારા શંકરને સ્તબ્ધ કરી દીધા. તે યુદ્ધ છોડીને બગાસા ખાવા લાગ્યા. એ જોઈને દૈત્ય અને પ્રમથગણ ચારે દિશામાં ભાગી ગયા. ભગવાન શંકર પણ બગાસાથી વિવશ થઈ રથના પાછળના ભાગમાં જઈને બેસી ગયા. તે સમયે તેઓ શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરી ન શક્યા. ગરુડે કાર્તિકેયની ભુજાઓને ગંભીર પ્રહારોથી ક્ષત વિક્ષત કરી દીધી. પ્રદ્યુમ્ને પણ પોતાના અસ્ત્ર શસ્ત્રોથી તેમને વ્યથિત કર્યા તથા શ્રીકૃષ્ણના હુંકારથી તેમની શક્તિ નષ્ટ થઈ ગઈ. તેથી એ યુદ્ધમાંથી ભાગી ગયા. આ પ્રમાણે જ્યારે મહાદેવજી બગાસા ખાવા લાગ્યા, દૈત્ય સેના નષ્ટ થઈ ગઈ, કાર્તિકેયજી પરાસ્ત થઈ ગયા અને પ્રમથો એટલે રુદ્રના ગણોનો સંહાર થઈ ગયો, ત્યારે શ્રીકૃષ્ણ પ્રદ્યુમ્ન અને બલરામજીની સાથે બાણાસુર યુદ્ધ કરવા આવ્યો. સાક્ષાત નંદીશ્વર એના રથના સારથી હતા. મહાપરાક્રમી બલભદ્ર અને પ્રદ્યુમ્ને અનેક બાણોથી બાણાસુરની સેનાને વિંધી નાખી. તે સેના વીર ધર્મથી ભ્રષ્ટ થઈને રણભૂમિમાંથી ભાગવા લાગી. બાણાસુરે જોયું એની સેનાને બલરામજી હળ દ્વારા ખેંચીને મૂસળથી મારે છે અને ભગવાન શ્રી કૃષ્ણ પણ તેને પોતાના બાણોનું નિશાન બનાવે છે. પછી તેનું શ્રી કૃષ્ણ સાથે ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું. બંને એકબીજા પર કવચને તોડી નાખનારા તેજસ્વી બાણ છોડવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણે બાણાસુરના બાણોને પોતાના સહાયકોથી છિન્ન ભિન્ન કરી નાખ્યા. પછી બાણાસુરે શ્રી કૃષ્ણને અને શ્રી કૃષ્ણે બાણાસુરને ઘાયલ કર્યા. બંને એકબીજાને જીતવાની ઈચ્છાથી પરસ્પર અસ્ત્ર શસ્ત્રોની વર્ષા કરી રહ્યા હતા. જ્યારે સગળા અસ્ત્ર શસ્ત્ર છિન્ન ભિન્ન થઈ ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે બાણાસુરને મારવાનો નિશ્ચય કર્યો. એમણે સેંકડો સૂર્ય જેવું તેજસ્વી સુદર્શન ચક્ર હાથમાં લીધું અને બાણાસુર પર છોડી દીધું. શત્રુની ભુજાઓને કાપી નાખવા ઈચ્છતા હતા. શ્રી કૃષ્ણ દ્વારા પ્રેરિત ચક્રે ક્રમશઃ અસુરની ભુજાઓને કાપી નાખી. જ્યારે બાણાસુરની ભુજાઓનું વન કપાઈ ગયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેનો નાશ કરવા માટે ચક્ર હાથમાં લીધું. તેઓ તેને છોડવા જ ઈચ્છતા હતા ત્યાં તો ભગવાન શંકર તેમનો મનોભાવ જાણી ગયા. પછી તેઓ તરત દોડીને ભગવાન કૃષ્ણની સામે આવી ગયા. તેમણે જોયું કે ભુજાઓ કપાઈ જવાથી બાણાસુરના શરીરમાંથી લોહીની ધારાઓ વહી રહી છે. ત્યારે તેમણે શાંતિપૂર્વક ભગવાનની સ્તુતિ કરતા કહ્યું, કૃષ્ણ કૃષ્ણ જગન્નાથ, હું આપને જાણું છું. આ પુરુષોત્તમ પરમેશ્વર પરમાત્માને આદિ અંત રહિત પરબ્રહ્મ છો. આપ જે દેવતા મનુષ્ય અથવા પશુ પક્ષીની યોનિમાં શરીર ધારણ કરો છો એ આપની લીલા માત્ર છે. આપની ચેષ્ટા દૈત્યોનો વધ કરવા માટે હોય છે. પ્રભુ પ્રસન્ન થાઓ, મેં બાણાસુરને અભયનું વરદાન આપ્યું છે. આપે પણ મારા વરદાનનું સમર્થન કરવું જોઈએ. મારો આશ્રય મળવાથી આ દૈત્ય બહુ વધી ગયો છે. વાસ્તવમાં એ આપનો અપરાધ નથી, મેં જ એને વરદાન આપ્યું હતું, તેથી હું જ એના માટે આપની ક્ષમા માંગુ છું. ભગવાન શંકરના પ્રમાણે કહેવાથી શ્રી કૃષ્ણનું મુખ પ્રસન્ન થઈ ગયું. બાણાસુર પ્રત્યે એમના મનમાં કોઈ દ્વેષ ન રહ્યો. તેમણે શિવજીને કહ્યું, શંકર, જો તમે આને અભયદાન આપ્યું છે તો આ બાણાસુર ભલે જીવતો રહે. આપના વરદાનનું ગૌરવ રાખવા માટે મેં મારું ચક્ર પાછું લઈ લીધું છે. શંકર, આપે જે અભયદાન આપ્યું છે તે હું પણ આપું છું. આપ મને આપનાથી અળગો ન જુઓ. જે હું છું તે જ આપ છો, અને તે જ આ દેવતા અસુર તથા મનુષ્યો સહિત સમગ્ર જગત પણ છે. જેમનું ચિત્ત અવિદ્યાથી મોહિત છે તે પુરુષો જ ભેદ દ્રષ્ટિ રાખતા હોય છે. ત્વયા યદ ભયમ દત્તમ તદન તદત્તમ ભયમ મયા મત્તો અવિભિન્ન આત્માનમ દ્રષ્ટુમ અહર્ષિ શંકર યો અહમ સત્વમ જગચ્ચેદ સદેવાસુરમાનુષમ અવિદ્યા મોહિત આત્માનઃ પુરુષા ભિન્ન દર્શિનઃ. 206માં અધ્યાયનો 47-48 શ્લોક સંખ્યા. આ પ્રમાણે કહીને ભગવાન શ્રી કૃષ્ણ અનિરુદ્ધની પાસે ગયા. એમના જતા જ નાગભાષનું બંધન ખુલી ગયું. નાગ ભાગી ગયા. ત્યારબાદ પત્ની સહિત અનિરુદ્ધને ગરુડ પર બેસાડીને ભગવાન શ્રી કૃષ્ણ બલરામ અને પ્રદ્યુમ્ન દ્વારકાપુરીમાં આવ્યા. અધ્યાય 82 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.